બેસતા હતા ને હિંસક પ્રાણીઓ, સર્પ, વાઘ, સિંહ, બધા એ બધા હિંસા બધી ચાલી જાય. જ્ઞાની પુરુષ થી માડીને ઠેઠ તીર્થંકર સુધીના માણસો પાસે રામસ્વામી બે સ્વભાવના માણસો આવ્યા હોય તો બધા સ્વભાવ પોતાનો ભૂલી જાય. શું થાય? સ્વભાવ ભૂલી જાય, પોતાનો સ્વભાવ ભૂલી જાય. ચોર માણસ આવ્યો તો ચોર નો સ્વભાવ અહીંયા ભૂલી જાય, ત્યાં એ સ્થળે ભૂલી જાય. હે? એ સ્થળે ભૂલી જાય, પોતાનો સ્વભાવ ભૂલી જાય. એમની હાજરી હાજરી તમારું કઈ બીજી પછી ના કહેવા જેવી વસ્તુ ખરી? ના ના, બિલકુલ બોલ નથી, એક આટલો બોલ નથી, તો વાણિયા ના ભગવાન થઈ ગયા, આટલો બોલ નથી. સંસારમાં રહેવું એટલે પર પરિણામ કહેવાય. અમારે સ્વપરિણામ માં આવી જાય, નિરંતર મોક્ષ માં થઈ જાય, થઈ જાય. આખું જગત બંધ વાંખ્યામાં છે, દુઃખ દુઃખ સંસારમાં ક્યાંથી લાયા તા કે દુઃખ બંધ વાંખ્યા લીધે દુઃખ છે, દુઃખ છે જ નહીં. બંધ વાંખ્યું, બંધ વાંખે તો શું? આ ભાઈ ડાયવર્સ આપે તો સ્થળ પાપડ થઈ ગયો કે શું? ડાયવર્સ આપે બોલાઈ લો, આ ખરાબ કે છે તમને હું હારી ગયું. એનો બંધ વાંખે ઉગાડી વાંખે વાંધળા કેવું ઉગાડી વાંખે વાંધળા. તમે સમજો ભગવાન, ભગવાન ની ભાષામાં કયું સાચું છે? આ સાચું છે કે ના દેવ અંધળા છે તે આવું કરે છે? ભગવાન ની ભાષામાં આ દુનિયામાં કોઈ માણસ કે સજ્જે ગુનેગાર નથી. ભગવાન ની ભાષા જો સમજીએ તો આ દુનિયામાં બધ કોઈ મને કોઈ ગુનેગાર લાગતું નથી. ચોરે ગુનેગાર નથી, ગજવા કાપસે ગુનેગાર નથી, ફૂલાર ચડાવશે એ ગુનેગાર નથી. ગુનેગાર છે જ નહીં, ગુનેગાર દેખાય છે તે જ તમારો ગુનો છે. તમારી દ્રષ્ટિ નો રોગ છે. શું છે? દ્રષ્ટિ નો રોગ. હા, એ દ્રષ્ટિ નો રોગ જશે એ મેન નામ જ મિથ્યાત્વ. ગુનેગાર દેખાય છે તેનું નામ જ મિથ્યાત્વ, દ્રષ્ટિ રોગ છે. એ જ્ઞાની પુરુષ એ દ્રષ્ટિ રોગ કરી આપે એ ગુનેગાર દેખાતા લખી જાય. તમને બહુ ગુનેગાર દેખાય છે લોકો? જે ગુનેગાર મિત્ર ક્ષમતા રહે છે ને, બસ ગુનેગાર કમ્પ્લેટ ગુનેગાર હોય, આપણે કાપી રાખવાનો હોય તેવો ગુનેગાર હોય તો આપણે એની ક્ષમતા રહે. શું કાપવાનું છે? આપણું કાપવાનું નથી, જે કાપવાનું છે પૂતગલનું કાપશે. પૂતગલ બજારની ખોટ છે આ દુનિયામાં. લોકો પૂતગલ બજારને પોતાનું જ વેપાર બારી બેઠા છે. રસિક ભાઈ, દ્રષ્ટિ રહે છે કે બધે નિર્દોષ દ્રષ્ટિ? મોક્ષ જવાની તૈયારી કરજો. 40,000 વર્ષ આવે તે મોક્ષ તો કઈ ગયું, પણ અપાર ભયંકર યાતનાઓનો કાળ આવી રહ્યો છે. મોક્ષ ની વાત શું કા કરો, પણ આપણા દેશમાં રહી જ બધે રહીને 40,000 વર્ષ માટે ચેતી જજો. હજી આ જ્ઞાન એકાવતારી જ્ઞાન છે. કેવું છે? હા, તા કે છે આ દેશમાંથી એક અવતાર થઈને જશે તક ના, આ ભૂમિકામાંથી મોક્ષ તો થાય જ નહીં, તો બીજી ભૂમિકામાં જવું પડે, તે આપણે જવું પડે તક ના. ભૂમિકાનો એક એક એક ક્ષેત્રનો સ્વભાવ એવો છે કે એક ક્ષેત્રને લાયક હોય તેને ખેંચી લે. શું કરે? તે પણ એનો રંગ તો લાગી દેવાનો પાછો. માટે આ નવા શાસ્ત્રો રચાય છે, આ બધું નવા શાસ્ત્રો માં, તે નવા શાસ્ત્રો જ કામ લાગશે. હવે ચોથા આરાના શાસ્ત્રો ચોથા આરામાં એન્ડ સુધી ચાલે, પછી એ કામ લાગે નહીં. એ પાંચમા આરાના મનુષ્યો જુદા, વાત જુદી, વ્યવહાર જુદી જાતનો થઈ ગયો. આત્મા તો તેનો તે જ છે, પણ વ્યવહાર આખો જ બદલાઈ ગયો ને, સામટો જ બદલાઈ ગયો ને. હમટો અત્યારે મેં શાસ્ત્રમાં લખ્યું છે, સત્ય બોલો, સત્ય બોલો, કોઈ બોલી શકે? એ શાંતિ રાખો, દયા રાખો. એટલે પછી લોકો પુસ્તક મૂક્યા ઉપર કે કામ લાગતો ફીટ થતા નથી, માટે હું છે મૂકી દેવાનું. સખત નૌકાર મંત્ર એકલો રવા દેવો ભગવાન, બીજું કશું રવા દેવા દેવું નથી. નવા શાસ્ત્રો જોશે અત્યારના કાળમાં ફીટ થાય એવું. શું કહ્યું? એટલે અમારે ચોર ચોરી, અમારી ચોરી કરતો હોય ને તે અમારી પાસે આવે કે સાહેબ હું તો ચોરી કરતો, તમને માડ્યો મેં તો, હવે શું કરું? તારું કહું બા તું કરજે, મને વાંધો નથી, પણ એની જવાબદારી આવી આવે છે. કેવી કેવી જવાબદારી? તું જે કરી રહ્યો છું એની જોખમદારી આવી છે, તો તને સહન થાય એ જોખમદારી, તું કરજે, અમને વાંધો નથી. તાકાત સાહેબ તમે શું ઉપકાર કર્યો એમ, જવાબદારી તો મારે આવવાની છે. તારું કહું મારા ઉપકાર તરીકે હું તને કહી દઉં કે તું દાદાના નામનું પ્રતિક્રમણ કરજે, મહાવીરના નામનું, કે ભગવાન મારે નથી કરવો છતાં આ ધંધો કરવો પડે છે, તેની માથામાં માગું છું. માઇક માઇક કર્યા કરજે, કરતો ધંધો કર્યા કરજે. શું કહ્યું? ધંધો કરે ને માફી માંગે, ધંધો જાણી બુજીને ના કરી. જ્યારથી તારે મારી ઈચ્છા ના થાય પછી તો બંધ કરી દીધે, ખબર પડે ને? તારી ઈચ્છા ક્યારે બંધ કરવાની? પણ એની મેરે અંદરથી ધક્કો લાગે ને કરવો પડે, તો ભગવાનની માફી માંગજે, પ્રાયશ્ચિત કરજે. પ્રાયશ્ચિત કરજે બસ, એટલું જ, બીજું કશું કરવાનું નથી. એમને એમ ના કહેવાય તું કાલથી ધંધો બંધ કરાય, કહ્યું વળે નહીં, એમાં ચાલ જ નહીં ને. આમ છોડી દે, આમ છોડી દે, કશું કહેવાય નહીં. અમે કશું છોડવાનું એમ કહીએ જ નહીં. આ પાંચમા આરામાં છોડવાનું કહેવા જેવું જ નથી. શું કહ્યું? તે અમે એમ કહેવા જેવું નથી, આ ગ્રહણ કરજો ભાઈ, તે અમે કહેવા જેવું નથી. શું કહ્યું? છોડ્યું છૂટે એવું નથી. શું છે? અને પછી બૂમ પાડે, થતું નથી, ઉપવાસ કરવો પણ થતો નથી. અરે મેં શું કા ગાગા કર્યા, એના કરતા ભગવાનની માફી માંગીને ભરી, કે ભગવાન ઉપવાસ તો કરવો પણ થતો નથી, માફી માંગુ છું. થતું નથી, થતું નથી, આવું ગાયા કરે છે. તેથી પછી પછી અહીંયા આગળ રોટલીઓ ખાતો ખાતો રાડા ખાવા જવું, થતું નથી, થતું નથી, ના બોલાય એવું. તમને કોઈ કાયદો છે કે તમારે બોલવું જ જોઈએ? એ અહંકાર છે એક જાતનો. શું છે? ના થતું હોય તમારે એમ ગાગા કરવાની જરૂર નથી ને, પણ સારું ગાય છે, અહંકાર છે એમાં, બતાવે છે. થતું નથી કરવું નથી, હે? થતું નથી કે કરવું નથી એને? શું કે છે? થતું નથી કે કરવું નથી એને? એ તો એ જાણે, કરવું નથી એટલે કે થતું નથી, મૂળ તો કરવું નથી. સમજે તો, સમજે તો બધો ઉકેલ આવે એવો છે, ના સમજે તો કોઈ દાડો ઉકેલ આવે એવો નથી. અને આ કાળ ને ફીટ થાય એવો છે. એટલે તમારું તો કેટલી પેઢી ચડી ગઈ, ગોકળદાસ એકલા નહીં, કેટલી પેઢી આગળના આગળના બધા બધા જીવોને કલ્યાણ થઈ જશે. એક ઘરમાં પાકે નહીં, કેટલાનું કલ્યાણ કરી નાખે. અને લોકો ગાગા કરશે, કારણ કે પદ તો એને જ બોલ્યો ને, આ પદ હું બોલ્યો કે આમાં એક પદ ચેખવા જેવું નથી, શાસ્ત્ર રૂપે છે. શું છે? એક પદ ચેખવા જેવું નથી. મોટા સાયન્ટિસ્ટો આની તપાસ કરશે, આની શોધખોળ કરશે. આ પદોમાં બધું જ્ઞાન જ મૂકેલું છે. આખો દાડો કડાપો અજંપો, કડાપો અજંપો, દઈને ક્યાં જવું છે? શેના હારું જણ 2000 નું આયુષ ને એક્સટેન્શન ના કરી રહ્યો હોય? એક્સટેન્શન કરી આલે છે કોઈ? નો કરી આલે. આ ધંધો કરવો જોઈએ આપણે, ધંધા કરીએ આપણે. રીત પણ વ્યવહાર જેટલું, કેટલો વ્યવહાર, વ્યવહાર જેટલું બરાબર છે. વ્યવહાર એટલે ખાઈ નિરાંતે ખાઈ, અડધો કલાક આરામ કરી, અને પછી ધંધા એમ ખાઈને દોડધામ દોડધામ દોડધામ દોડધામ દોડધામ. જાણ 2000 નું આયુષ વધારે લખેલા આવ્યો ને. અને આત્માનું કરવું જોઈએ. આત્માનું તો પહેલું કરવું જોઈએ. આત્માનું ગયા અવતાર કર્યું હતું, તે આત્મા આ બધું સુખ છે, શાંતિ છે, નહીં તો મજૂરી કરી કરી મરી જાય. આ કર્યું છે તેનું ફળ છે આ, બરાબર છે. અને હવે નવી સદી પાછું કરશો તેનું ફળ આવશે. તમે ચોથા રણ માણસ જોયેલો ખરો? યાદ નથી. હે? યાદ નથી. યાદ નથી ને? જોયું હશે. શેઠે ચોથા હારા જોયા હતા. છે જ એકાદ પટ્ટી વધારે, પાંચમા હારા એકાદ ગુણ આવી ગયેલો છે, બાકી બીજી રીતે ચોથા હારા જોયા હતા. મેં જોયેલા ને એને દાદા ભગવાન નું પેલું આપ્યું હતું ને, ચોથા હારા મુકેલા થઈ જાય. અને ઉકેલ ના હોય, મોક્ષ ના ગયો હોય તો ત્યાં જવું પડે મહાદેવી દેખ ક્ષેત્ર માં. જ્યાં ચોથો હાર હોય તો કાયમ માટે ચોથો જ હારો રહેશે. ગુસ્સો કહેવાય છે, ક્રોધ ક્યારે કહેવાય? હિંસક ભાવ હોય એની પાસે, તોતો હોય જગત ના હિંસક ભાવ ને, તોતો બે હોય. આ ક્રોધ નું મિક્સર નથી, ગુસ્સો છે ખાલી. પછી પ્રતિક્રમણ શાંતિ બનતી રહે છે ને દાદાજી. રામચંદ્રજી અયોધ્યા મેં પહેલા ઉભે થે, ઉનકો કભી માલુમ પડા કે મેં ભગવાન. અરે રામચંદ્રજી પેદા થયા હતા અયોધ્યામાં, તો એમને ક્યારે ખબર પડી કે હું ભગવાન છું? એમ નથી ખબર પડી. ભગવાન છે એ ખબર જ પડી નથી. રાજા મગર હો ગયા ભગવાન, એ વાત સત્ય. વાર્તાલાપ હૈ સબ રામ ઓર વશિષ્ઠ વાલ્મીકિ કે પડે છે. જય શ્રી આધ્યાત્મિક. ચાલો ચડકતા કાચ ને વીણા મેરી રાખો લે ડૂબતા. પ્રતિષ્ઠિત આત્મની મૂઢતા. પ્રતિષ્ઠિત આત્મની મૂઢતા. રૂપ ભૂલ્યો અનાત્મા કુલ સાપુકતા જો આત્મા દૈહિક સુખો ની દોર જુઓ સહજમણિયું તેના માણે ને ચિંતા ભાવિ દુઃખ ની હો અહમ સંબુદ્ધિ પર્યાયો મમત સંગ ભાવિની ચિંતા જલ તો જીવ જ્ઞાને ને ખડકે ભઈ જીવંત ચિતા જો જલ તો જીવ જ્ઞાને ને ખડકે ભઈ જીવંત ચિતા ગજબનું યંત્ર છે કાયા અસરકારક છે ભાવ કરણ અહમ સન મન મમત દેખે મૂઢા કૃત નામ રૂપ ખાપણ ભયંકર મન નિભૂતાવ વિકલ્પો સંગ ચિત્ત રંજણો ચિલા ચાલુ જુનો વે પાસ હારો દંડો સમ શરણો ચિલા ચાલુ જુનો વે પાસ હારો દંડો સમ શરણો અહો ચિત્ત ચોપડા ખાતે મળે નહીં મેળ સરવૈયા ભૂલ્યો તકરારિયા શુદ્ધ ગઈ પોતાના મન સાથે અસહમત આખા જગના લો અસહમત જગના લો ફક કત પોતાના મન સાથે અસહમત આખા જગના લો તો બીજા સાથે ક્યાં મન મેં દેઠવો જંગલે દે પો આત્માએ ગાલ્યો હાથ તો પર તામાં સપડાયો આત્મા પર રૂપાવણો ફકત અજ્ઞાન ને પુરખે હીરા પર પડો દેહ તણો વચન પંચ ભૂત ઇન્દ્રિય મન છે મારી કલ્પી ઉત્પત્તિ પરંતુ હું શરીર થી ભિન્ન ફકત આત્માની હાજરીથી ક્રિયા તે પરમાણુ સક્રિય સ્વાસો ને ભરયુંગે કરે જો કાર્ય પૂર ગલિયા સ્વાસો ને ભરયુંગે કરે જો કાર્ય પૂર ગલિયા સ્વરૂપ ના ભાન થી બેભાન ફકત આરાધે દેહ ધરમ સ્વરૂપના જ્ઞાનિયા દેવ જોવતે ઉપકારો મરમ સ્વરૂપના અને અંતે છે નહીં દુઃખ કહે ભગવાન મોક્ષ સ્વરૂપ જે કાયમ નિજ સ્વભાવી સુખ ભાઈ પૂછે છે કે દાદા ને મારે ગુરુ કરવા હોય તો કેવી રીતના કરવાનું? શું કામ છે ગુરુ કરી? ફાયદો ગુરુ કરી શું ફાયદો આપણને? એ કે છે ગુરુ હોય તો જ્ઞાન મળે ને? અમે તો ગુરુ થયા વગર જ્ઞાન આપીએ છીએ બધા. ગુરુ થઈને શું કરવાનું? ગુરુ થઈને કામ શું કરવાનું? ગુરુ વગર અમે જ્ઞાન આપીએ છીએ બધાને, આપે આ બધાને ગુરુ વગર જ જ્ઞાન આપે. તો એના ગુરુ અમે થતા નથી. અમે જ આખા જગત ને ગુરુ કરી બેઠા છીએ. ગુરુ વગર જ્ઞાન મળશે? તમારે જ્ઞાન ની ઈચ્છા રાખવી, સમજ પડે ને? આ બધા ગુરુ વગર જ જ્ઞાન કર્યું છે. ગુરુ થઈ બેસતા નથી. ગુરુ નો અર્થ છે તે જાણો તમે? શું અર્થ થાય એમને સમજ પડે? ભારે, ભારે. ગુરુ નો અર્થ ભારે થાય. ભારે એટલે ડૂબે, અને ઉપર બેસનારા ડૂબે. શું થાય? અમે તો લઘુત્તમ છીએ. શું છે? હા બિલકુલ હલકા, કશું ડૂબે નહીં, ક્યારે ના ડૂબે. સોમ થલકારા માર માર કરે, આમ થલકાય દરિયો, આમ થલકાય, ડૂબે નહીં. ગુરુ થઈને શું કામ છે? ગુરુ બધા ભય થઈ ગયા છે બેઠા છે નથી. ગુરુ તમને જ્ઞાન મળશે, કારણ કે આ તો લઘુત્તમ દશા છે. કેવી છે? લઘુત્તમ હારું, ગુરુ હારું. તમને કઈ પછી લઘુત્તમ જે ગરીબ સાંભળેલું જ નહીં ને? ગુરુ સાંભળેલું, જાણતા ગુરુ. અહીં તમને જ્ઞાન મળશે. બધો બોલો, દાદાની કૃપા મેળવો. કૃપા મેળવવાની જરૂર છે, સમજણ ને? બધું શાંતિ થઈ જાય. કાયમ શાંતિ જોઈએ છે ને? કાયમ ની શાંતિ જાય કે થોડા વધારે થોડા વખત? ઠીક છે, કાયમ ની, કાયમ ની. લઘુત્તમ એટલે હલકા, બિલકુલ હલકા. ભારત નહી સમજાય નઈ. લઘુત્તમ વ્યક્તિગત કેટલો થયો છે એ કેવી રીતના ખબર પડે પોતાને? ડિપ્રેશન કરવાની જગ્યાએ મળું ઉતરી જાય છે કે નહીં, એટલું જ. મોડું ઉતરી આમ લોકોને ક્લેશ તો થતો જ નથી, સહેજ મોડું ઉતરી જાય છે. જો એ ઉતરી ના જાય ધીમે ધીમે, એટલે થઈ ગયું, પૂર્ણ દશા થઈ ગઈ. નહીં તો ઘણો પ્રોગ્રેસ જ થઈ ગયેલો છે, પણ હજુ ઉતરી જાય છે મોડું. ત્યાં સુધી કચાશ કહેવાય. મોડું ઉતરી જાય કે ના ઉતરી જાય? પણ હે આમ ગાળો સહન કરી લે. ગાળો જ્ઞાન ને જ્ઞાન થી અને પચાવે કરો, પણ તો મોડું ઉતરી જાય. એ ના ઉતરે એટલે જાણવું કઈશું, અને હરકત નહીં હરકત. બાકી પ્રોગ્રેસ તો ઘણો કર્યો છે. એટલે લોક પછી નબળાઈ નામ આપે, નબળાઈ નથી આવે. એટલે નબળાઈ નથી, પણ છતાં લોક તો છે. લોક તો એમ જ કરે કે મળું ઉતરી ગયું. કે ખરેખર હું જાણું કશું નબળાઈ નહીં તમારો, પણ લોકને એમ જ લાગે નબળાઈ છે જ. એવું લાગે ના લાગે? મને ખબર પડે કશું નબળી નથી. એ પણ મોટા મોટું થર્મોમીટર. કેવું મોટા મોટું થર્મોમીટર? નાના નાના જાણી શું કરું, નાના બધા બહુ આગળ વધી ગયા છે, બધા બહુ પ્રગતિ મળી છે. આપડા મહાત્મા કલાક સત્સંગ કરે છે ને, એટલા કલાક તો ત્યાગીઓ નહીં કર્યો સત્સંગ. આખી જિંદગી ત્યાગ કર્યો તો એ સત્સંગ છે. સત્સંગ ના અમે નહીં કશું ત્યાગી. ભાઈ પૂછે છે કે જેવું સાકર નો સ્વભાવ છે કે ગળ્યું, એવો આત્મા નો શું સ્વભાવ છે? આનંદ, આનંદ. આનંદ માંગતા હે, નિરંતર આનંદ રહેના ચાહીએ. જય કેમ ચાલ્યા? 3/2/1978 દાદા દર્શન. અને પૂરા ભાવ ઉલ્લાસપૂર્વક કરેલું હોય તો ઉલ્લાસપૂર્વક થાય. એ તો હિસાબ છે બધા. નિર્જરા જે રીતે કર્મ બંધન થયું તે જ રીતે નિર્જરા થાય. રીતમાં ફેર પડે, એમાં ફેર ના પડે, ના પડે. પણ જ્ઞાન હોય, જ્ઞાન હોય ત્યારે અસર ના કરે. રીત તો એની જ રહેતો હોય, રીત છોડે નહીં. યોગ વિયોગ જેટલું છટા રહેવાનું એ તો એમને એમ રહે, પણ એ સંતા ભાવમાં વધારે રહી શકે. ભાવમાં રહે જ, પણ એમ કે એને અસર ના કરે. પણ તે જ ભાવમાં, જે ભાવમાં જ બંધન થયું છે તે ભાવે કરીને જ છૂટે. એટલે કુદરત કઈ કાચી નથી માયા. આ વર્તમાન નો જે પુરુષાર્થ છે ભવિષ્યમાં કામ લાગે, અત્યારે વર્તમાનમાં ના કામ લાગે. અને સમાધાન રાખે, શાંતિ માં રાખે, સમજે ને? પણ આ પુરુષાર્થ અત્યારે ફળ આપે નઈ, બીજું ફળ ના આપે. એ પુરુષાર્થ ઉદય ફળ ના આપે. ઉદય તો પાછળ જ ઉદય છે, તે જ જે પરિપક્વ થયો છે, જે કર્મ ને કર્મ આપવા ફળ આપવાને લાયક થયો હોય, જે વ્યવસ્થિત અને ક્રમબદ્ધ છે એ જ મળે અત્યારે તો. વ્યવસ્થિત અને ક્રમબદ્ધ છે એ જ મળે અત્યારનું. પછી ભવિષ્યમાં ક્રમબદ્ધ થઈ અને અહીંયા આગળ ફળ આપવાને લાયક થયો હોય તે આપણને ઉદય આવે. હજુ ફળ આપવાને લાયક ના ધરાવતો હોય તો થોડા વખત પછી ઉદય આવે. પણ ફળ આપવાને લાયક થવા જોઈએ. નાના છોકરામાં કર્મ તો ભરેલા છે, પણ ફળ ફળ આપવાને માટે કાય લાયક નથી. જેમ જેમ એ મોટો થતો જાય તેમ તેમ કર્મ એક ફળ આપવાને લાયક થતા જાય. બરાબર. તેમ તેમ આપતા જાય. બરાબર. ફેર સુધી મરતા સુધી કર્મ ફળ આપ્યા કરે, અને પાછો નવા બોધ્યા કરે. જો જ્ઞાન ના લીધું હોય તો નવા બોધ્યા કરે, અને જ્ઞાન લીધું હોય તો કહે છે હું શુદ્ધાત્મા છું. એ હું શુદ્ધાત્મા છું એમ હું બોલું, પણ ખરેખર જે પરિણામન થવું જોઈએ એટલા અંશે નથી થતો સાહેબ. ના, એનો નહીં વાંધો નહીં. પણ તમે એવું પૂછવામાં આવે કે તમે ખરેખર ડાયાભાઈ છો, ખરેખર શુદ્ધાત્મા છો, ત્યારે તમે શું કહો? અત્યારે તો કહીએ ડાયાભાઈ છીએ. ના, એમ નહીં, એમ નહીં. ખરેખર કોણ છો તમને પૂછે? ખરેખર આપ પૂછો ત્યારે તો અમારે વિચારીને જવાબ આપવો પડે ને. અમે અંદરથી એટલું પકડમાં આવ્યું હોય કે ના હોય તો શુદ્ધાત્મા છે એમ કહેવું પડે. હા, ભલે ને અહીંયા એનું પ્રમાણ વધ્યું છે એમ કહી શકો, પેલા કરતા પ્રમાણ વધ્યું છે એમ કહી શકાય. હવે જે વારંવાર આયા કરે છે ને, હાજી એ તમે શુદ્ધાત્મા તમારું સ્વરૂપ છે, એ એની મેરે હાજર થાય છે. તમારે યાદ કરવું પડતું નથી, જ્ઞાની પુરુષે આપેલું છે માટે હાજર થાય છે. એની મેરે પોતે જ હાજર થાય છે, હું શુદ્ધાત્મા છું, ખબર પડે ને. તો હવે તમે શુદ્ધાત્મા છો અને ડાયાબિટ તમારે વ્યવહાર ચલાવવા માટેનો નાટકી રૂપ છે, નાટક નો બરાબર. લક્ષ્મ જ રહ્યા કરે કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એટલે તમારા મનમાં એટલું યાદ વારે કરી આને ખરું, મનમાં ધ્યાનમાં ખરું કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું અને દરેક શુદ્ધાત્મા છે. ધ્યાન રહેશે ને એનું નામ શુક્લ ધ્યાન કહેવાય, સમજ ને. અને શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મોક્ષ નું કારણ, શુક્લ ધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ, સમજ પડે ને. અને હું ડાયા ભાઈ છું સંસાર ઉભો થયા કરે, સંસાર નું ચક્કર એનાથી હાલે. અને પેલું સમ્યક દર્શન કેવળ દર્શન છે, કેવળ દર્શન નું આ જ્ઞાન આપેલું છે. એનું મૂળ કેવાય, એનું કેવળ દર્શન ગાયક સંકેત. સાયક સંકેત સિવાય કોઈ દાડો શુદ્ધાત્મા એની મેરે ના આવે, લોકોને બોલ બોલ કરવું પડે. થોડાક દાડા સત્સંગ કરો, પણ હું વણિક દાદા ભાવનગર ના સાયક સંકેત ના આપનારું છે. એટલે ક્રોધ માન માયા લોક જાય તો જ આ જ્ઞાન પ્રગટ થાય. પણ હું માની લઉં કે દાદા એ આપ્યો મને મળી ગયું તો ના, એવું નહીં જવું જ જોઈએ. આ જ્ઞાન નો જ પ્રભાવ એવો છે, તમે જો આડા થઈને ઉખાડી નાખો તો ઉખડી જાય, પણ જો તમે આડા ના થાવ તો ચોટે. આ ક્રોધ કોને કહેવાય? ક્રોધ ને ગુસ્સામાં ફેર, ગુસ્સો આવ્યો તો ડાયાબી નો કહેવાય અને ક્રોધ આવ્યો તો તમારો કહેવાય. પણ આ તો ગુસ્સો આવે છે, ગુસ્સો ને ક્રોધ માં ફેર શું? તમારે હવે ચિંતા નહીં કરવાની, હવે સાથી આવે છે. મને જે લાગે આપની પાસે રજૂ કરવા, તમને સમજ પાડીએ ખરી રીતે. આ ક્રોધ લોભ માન માયા છે નહીં, એમાંથી અહમ જેવા ભાવે તમે ક્રોધ ભાવે બાંધેલું કર્મ, ગુસ્સા ભાવે એવું નીકળે, શું થાય. અને જ્ઞાન ના લીધેલું હોય તો ક્રોધ ભાવે બાંધેલું ક્રોધ ભાવે નીકળે, પણ આ તો ગુસ્સા ભાવે નીકળે. કેવું? સવાલ ઉભો થાય છે, ઉભો રહે છે પણ મૂંઝવતો નથી. એમ ઉભો રહે છે પણ ઉભો રહે છે, મૂંઝવતો નથી. વ્યવસ્થિત રૂપે થવાનું છે તે થાય છે, પણ આ જ્ઞાન થી વ્યવસ્થિત માં જે થવાનું છે એમાં કઈ ફેર પડે ખરો? જ્ઞાન થી બધો ફેર જ પડી જાય ને. એ તો વ્યવસ્થિત જ છે ને, પછી ફેર શું? વ્યવસ્થિત માં શું આવ્યું કે અજ્ઞાની ને વ્યવસ્થિત કેવું છે? અજ્ઞાનતા સાથેનું છે. અને જ્ઞાની ને વ્યવસ્થિત કેવું છે? જ્ઞાન સાથેનું છે. અજ્ઞાની ને છતે ખોવાઈ ગયા હોય રૂપિયા 500 તો રોગ અકળાટ કરે, એટલે અજ્ઞાન સાથેનું. એટલે જે ખોવા નથી તો ખોવા ખરા પણ એને જ્ઞાન સાથે એની અસર ના આવે. જ્ઞાન સાથે શાંતિ સાથે જ્ઞાની વેદે જ્ઞાની વેદે ધૈર્ય થી અજ્ઞાની વેદે રોઈ. જ્ઞાની ધૈર્ય થી પણ જે થવાનું છે તો થવાનું વ્યવસ્થિત રૂપે, એમાં ફેરફાર કશું થાય નહીં. પણ હલકું બહુ થઈ જાય જ્ઞાન થી, બરાબર હલકું. અજ્ઞાન થી આપણે ગોંઠ વારેલી હોય પૂર્વ ભાવ ની, બરાબર છોડવા દે ત્યારે વધારે ઉડતી કંઠાય, બરાબર. અને આ જ્ઞાન થી ગોંઠ હાથ જ મારી છૂટી જાય એટલું હલકું થઈ જાય. પણ ગોંઠ તો છોડવાની અને વ્યવસ્થિત છે. ભાવમાં ફરક પડે, ભાવમાં ફરક પડે, ભોગવાની રીતમાં ફરક પડે. હવે બધા ઘણા ખરા પ્રશ્નો તો તારે માહિતી માહિતી પતી જશે, બરાબર. આ જ્ઞાન જ એવું છે કે પ્રશ્નો સમાધાન પોતાની મેરેજ થયા કરે. અને વખત એવું હોય તો પૂછવું, ક્રોધ માન માયા લોભ હવે થાય નહીં. હવે તો રહ્યું શું, લોભ ને બદલે આકર્ષણ રહ્યું, ક્રોધ ને બદલે ગુસ્સો રહ્યો, સમજાય ને? સમજાય ને? એટલે એને પોતાના સ્વભાવમાં છે તે નિદ્રા થયા કરે. આ ક્રોધ માન માયા લોભ થતું હોય તો જ્ઞાન જ ના કહેવાય, બરાબર. અને તો ભાઈ ચિંતા થયા કે રહે નહીં, તળાટ થઈ રહે, શું થાય? ઓલી ચિંતા થાય, ઓલી ચિંતા ના થાય. હા, ચિંતા તો બાઈ નાખે, કર્મ જ બંધાવે, સમજ પડે ને? હા, તો મેં ચિંતા અનુભવ થાય છે. હે, એ અનુભવ થાય છે કે દુઃખ અને આનંદ ના વખતે એનો કોઈ અતિરેક નથી લાગતો. હા, અને જો પછી અમારી ધીમે ધીમે ધીમે ધીમે એમ કરતા કરતા કેટલાક કર્મો સાથે ઉપશમ થઈ જશે નહીં, એકદમ બોળા કર્મો, પછી રેગ્યુલર આવશે એટલે અમારી આજ્ઞામાં રહેવાથી ત્યાં સમાધિ રહેશે, બરાબર. અત્યારે તો સિનેમા છૂટે છે અને છૂટતી વખતે તો અહીંથી નીકળે છે માણસો તો ભર મોહમાં માણસ પડી જાય, અને પછી ધીમે ધીમે ઓછું થાય ત્યાર પછી આપણે જઈ શકાય ના જઈ શકાય, બરાબર. એવું આમાંથી પહેલાં નીકળે છે ત્યારે ભરચક નીકળવા માંડ્યા છે, પછી ધીમે ધીમે ઓછા થશે નહીં. એટલે પછી તમે કેવી સમાધિ રાખવી આવી? આ પાંચ આજ્ઞા સમાધિ વાળી છે, અને આ પાંચ આજ્ઞાની બહાર કોઈ વસ્તુ જ નથી. આ પાંચ આજ્ઞાની બહાર કશું વસ્તુ નથી. તમને ગમે ત્યાં આગળ જશો તો આ મનને જ્ઞાન સમાધાન આપશે, ગમે તે સ્થિતિમાં ગમે ત્યાં જશો તો આ જ્ઞાન સમાધાન આપશે. અને સર્વ સમાધાની જ્ઞાન કહેવાય છે. કેવું? સર્વ સમાધાન, સર્વ સમાધાન એટલે ગમે તે જાતના અવસ્થાઓ. વ્યવસ્થિત જે કઈ થાય છે તે કર્મો ને આધીન થાય છે કે કેવી રીતે? કર્મ તો કર્મ એટલે એક વસ્તુ છે, તમારો આઈડિયા છે એક વસ્તુ, એના ઉપરથી વ્યવસ્થિત એને બધી રીતે શણગારી કરીને એના ટાઈમિંગ બાઈમિંગ બધું એડજસ્ટ થાય એવી રીતે, સમજ પડે ને? તમે સમજાય છે ને? કર્મ ના કારણે થાય છે ને, જે કર્મો કયા હોય એના પરિણામ. મૂળ હિસાબ તમારો કર્મ, રોટલી રેડમી બધું બનાવીને વ્યવસ્થિત મોકલી આપે. કર્મો કરીએ છીએ એના પરિણામ રૂપે થાય લોટ આપણો, કે ઘઉં નો લોટ છે એક બાજુ લોટ છે, જેવો લોટ એવું મળશે. શું કહ્યું તમે? સમજ પડે ને? બધી ઘી બી બધું એનું વ્યવસ્થિત, બીજું બધું વ્યવસ્થિત છે. અને પાછું એવું છે ને, કર્મ ઉદય 3 વર્ષે ના આવે. છોકરાને અત્યારે પરણાય એટલે કઈ 3 વર્ષના છોકરાને છોકરું થાય ખરું? પરણાય તો એ ના થાય ને? એવું શું કહે છે? અને કર્મ ઉદય તો છે જ, પણ એનો ટાઈમ પાકે બધું વ્યવસ્થિત, બધું વ્યવસ્થિત એક્ઝેક્ટ વ્યવસ્થિત ટાઈમ લાઈન છે. વ્યવસ્થિત બધું નેચરના હાથમાં જાય છે. પછી આપણો આ માલ જે છે ને એ નેચરના હાથમાં જાય છે. નેચર એને બધું પદ્ધતિસર ગોઠવી કરી કોમ્પ્યુટર. હે, કોમ્પ્યુટર આવે. કોમ્પ્યુટર તેથી કે કોમ્પ્યુટર કેવું કે કોમ્પ્યુટર તો વસ્તુમાં નાખેલો જ જવાબ આવે. આમાં તો બહુ ફેરફાર થાય છે. શું? પણ લોટ કોનો છે, લોટ કેનો છે, કોનો છે એટલું જ આપણું આપણું તો વધારે વસ્તુ હતી જ. ખાતા ફરી નથી જતા.